वाल्मीकि रामायण किष्किंधा कांड 43मो सर्ग। सुग्रीवे उत्तर दिशाना स्थानोनो परिचय आपीने सतबली वगैरे वानरोने त्यां मोकलो। आम पोताना ससराने पश्चिम दिशा तरफ जवानुं संदिष्ट करीने सर्वज्ञ सर्व वानरोना शिरोमणि वानरेश्वर राजा सुग्रीवे पोताना हितेशी सतबली नामना वीर वानर ने श्री रामचंद्र जी ना हितनी वात कही। पराक्रमी वीर, तमे तमारा जेवाज 1,00,000 वनवासी वानरों ने जो यमराज ना पुत्रों छे साथे लईने पोताना समस्त मंत्रियों सहित उत्तर दिशा में प्रवेशो, जे हिमालय रूपी आभूषण थी विभूषित छे अने त्यां बधी बाजू यशस्विनी श्रीराम पत्नी सीता ने शोधो। પોતાના મુખ્ય પ્રયોજનોને સમજનારા વીરોમાં શ્રેષ્ઠ વાનરો, જો આપણા દ્વારા દશરથ નંદન ભગવાન શ્રીરામચંદ્રજીનું આ પ્રિય કાર્ય સંપન્ન થઈ જાય તો આપણે એમના ઉપકારના ઋણમાંથી મુક્ત અને કૃતાર્થ થઈ જઈશું। મહાત્મા રઘુનાથજીએ આપણું પ્રિય કાર્ય કર્યું છે એનો જો કોઈ બદલો વાળી શકાય તો આપણું જીવન સફળ થઈ જાય। જેણે કોઈ ઉપકાર ન કર્યો હોય એ પણ જો કોઈ કાર્ય માટે પ્રાર્થના કરવા આવે અને જે પુરુષ એના કાર્યને સિદ્ધ કરી દે છે એનો જન્મ પણ સફળ થઈ જાય છે। પછી જેણે પહેલાંના ઉપકારીનું કાર્ય સિદ્ધ કર્યું છે એના જીવનની સફળતા વિશે તો કહેવું જ શું। આ જ વિચારનો આશ્રય લઈને મારું પ્રિય અને હિત ઈચ્છનારા તમારા સૌ વાનરોએ એવો પ્રયત્ન કરવો જોઈએ જેથી જનકનંદની સીતાનો પત્તો મળી જાય। શત્રુના નગર પર વિજય પ્રાપ્ત કરનારા આ નરશ્રેષ્ઠ શ્રીરામ સઘળા પ્રાણીઓ માટે માનનીય છે, આપણા પર એમનો ઘણો પ્રેમ છે। તમે બધા બુદ્ધિ અને પરાક્રમ દ્વારા અત્યંત દુર્ગમ પ્રદેશો, પર્વતો અને નદીઓના તટો પર જઈ જઈને સીતાની શોધ કરો। ઉત્તરમાં મલેચ્છ, પુલિંદ, સુરસેન, પ્રસ્થલ, ભરત એટલે કે ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુરની આસપાસના પ્રદેશો, કુરુ, દક્ષિણ કુરુ, કુરુક્ષેત્રના આસપાસની ભૂમિ, મદ્ર, કામ્બોજ, યવન, શકોના દેશો અને નગરોમાં સારી પેઠે શોધીને દરદ દેશમાં અને હિમાલય પર્વત પર શોધો। ત્યાં લોધ્ર અને પદ્મકની ઝાડીઓમાં તથા દેવદારના જંગલોમાં વૈદેહી સવેત રાવણની શોધ કરવી જોઈએ। પછી દેવતાઓ અને ગંધર્વોથી સેવિત સુમાશ્રમમાં થઈને ઊંચા શિખરવાળા કાળા નામના પર્વત પર જુઓ। એ પર્વતની અંદર રહેલા અન્ય નાના મોટા પર્વતો અને ગુફાઓમાં સતી સાધ્વી શ્રીરામની શ્રીરામ પત્ની મહાભાગા સીતાની શોધ કરો, જેની અંદર સોનાની ખાણ છે। એ ગિરિરાજ કાળને ઓળંગીને તમારે સુદર્શન નામના મહાન પર્વત પર જવું જોઈએ। ત્યાંથી આગળ વધીને તમને દેવશખ નામનો પર્વત દેખાશે, જે પક્ષીઓનું નિવાસ સ્થાન છે। એ જાત જાતના પક્ષીઓથી વ્યાપ્ત અને વિવિધ પ્રકારના વૃક્ષોથી વિભૂષિત છે। એના વનસમૂહો, ઝરણાઓ અને ગુફાઓમાં તમારે વિદેહકુમારી સીતા સહિત રાવણની શોધ કરવી જોઈએ। ત્યાંથી આગળ વધતા એક સુનુષટ મેદાન દેખાશે, એનો વિસ્તાર બધી બાજુથી 100 યોજન છે। ત્યાં નદી, પર્વત, વૃક્ષ અને બધા પ્રકારના જીવજંતુઓનો અભાવ છે। રૂવા ઊભા કરી દેનારા એ દુર્ગમ પ્રાંતને તરત ઓળંગી જતા તમને શ્વેતવર્ણનો કૈલાસ પર્વત મળશે। ત્યાં પહોંચ્યા પછી તમે બધા હર્ષથી નાચી ઉઠશો। ત્યાં વિશ્વકર્માએ બનાવેલું કુબેરનું રમણીય ભવન છે, જે સફેદ વાદળો જેવું દેખાય છે। એ ભવનને જાંબુનદ નામના સોનાથી વિભૂષિત કરવામાં આવ્યું છે। એની પાસે જ એક બહુ મોટું સરોવર છે, જેમાં કમળ અને ઉત્પલ પ્રચુર માત્રામાં જોવા મળે છે। એમાં હંસ અને કારંડવ વગેરે જળચર પક્ષીઓ રહે છે તથા અપ્સરાઓ એમાં જળક્રીડા કરે છે. ત્યાંના યજ્ઞોના સ્વામી વિશ્વવા કુમાર શ્રીમાન રાજા કુબેર, જેઓ સમસ્ત વિશ્વના માટે વંદનીય અને ધન આપનારા છે, એ ગુહ્યકોની સાથે વિહાર કરે છે. એ કૈલાસના ચંદ્રમા જેવા ઉજ્જવળ શાખા પર્વતો પર તથા એમની ગુફાઓમાં બધી બાજુએ ઘૂમી ફરીને તમારે સીતા સહિત રાવણની શોધ કરવી જોઈએ. ત્યાર પછી કોંચગીરી પર જઈને ત્યાંની અત્યંત દુર્ગમ વિવર એટલે કે બોગદા જેવડી ગુફામાં, જે સ્કંદની શક્તિથી પર્વતના ચિરાઈ જવાથી બની છે, તમારે સાવધાની સાથે પ્રવેશ કરવો જોઈએ, કેમ કે એની અંદર પ્રવેશવું ઘણું અઘરું છે. એ ગુફામાં સૂર્ય જેવા તેજસ્વી મહાત્માઓ નિવાસ કરે છે. એ દેવ સ્વરૂપ મહર્ષિઓને દેવતાઓ પણ પ્રાર્થના કરે છે. કોંચ પર્વતની બીજી પણ ઘણી ગુફાઓ, ઘણી ટોચ, અનેક શિખરો, બોગદા તથા ઢાળવાળા પ્રદેશ છે. એ બધામાં બધી બાજુથી ફરી ફરીને તમારે સીતા અને રાવણની શોધ કરવી જોઈએ. ત્યાંથી આગળ વૃક્ષો વિનાનું માનસ નામનું શિખર છે, જ્યાં પક્ષીઓ પણ જતા નથી. કામદેવની તપસ્યાનું સ્થાન હોવાના કારણે એ કોંચ શિખર કામશૈલના નામે જાણીતું છે. ત્યાં પ્રાણીઓ, દેવતાઓ તથા રાક્ષસોનું પણ કદી જવાનું થતું નથી. શિખરો, ખીણો અને શાખા પર્વતો સહિત સંપૂર્ણ કોંચ પર્વતની તમે શોધખોળ કરજો. કોંચગીરીને ઓળંગીને આગળ વધતા મૈનાક પર્વત જોવા મળશે. ત્યાં માઈ દાનવનું ઘર છે, જે એણે પોતે જ પોતાના માટે બનાવ્યું છે. તમારે શિખરો, સમતળ મેદાનો અને ગુફાઓ સહિત મૈનાક પર્વત પર સારી પેઠે સીતાજીની શોધ કરવી જોઈએ. ત્યાં બધે જ ઘોડા જેવા મોઢાવાળી કિન્નરોના નિવાસ સ્થાન છે. એ પ્રદેશને ઓળંગીને જતા સિદ્ધો દ્વારા સેવિત આશ્રમ જોવા મળશે. એમાં સિદ્ધો, વેખાનસ તથા વાલખિલ્ય નામના તપસ્વીઓ નિવાસ કરે છે. તપસ્યાથી એમના પાપો ધોવાઈ ગયા છે. એ સિદ્ધોને તમે પ્રણામ કરજો અને વિનયપૂર્વક સીતાના સમાચાર પૂછજો. એ આશ્રમ પાસે વેખાનસ સર નામે પ્રસિદ્ધ એક સરોવર છે, જેનું જળ સ્વર્ણમય કમળોથી આચ્છાદિત રહે છે. એમાં પ્રાતઃકાળના સૂર્ય જેવા સોનેરી અને અરુણ વર્ણના સુંદર હંસ વિચરતા રહે છે. કુબેરની સવારીમાં કામ આવનારો સાર્વભૌમ નામનો ગજરાજ પોતાની હાથણીઓ સાથે એ પ્રદેશમાં હંમેશા ફરતો રહે છે. એ સરોવરોને ઓળંગીને આગળ જતા સૂનું આકાશ દેખાશે. એમાં સૂર્ય, ચંદ્ર કે તારા જોવા નહીં મળે. ત્યાં ન તો મેઘોની ઘટા દેખાશે કે ન તો એમની ગર્જના સાંભળવા મળશે. તેમ છતાં એ પ્રદેશમાં એવો પ્રકાશ છવાયેલો હશે, જાણે સૂર્યના કિરણોનો જ પ્રકાશ છે. ત્યાં પોતાની જ પ્રભાથી પ્રકાશિત તપસિદ્ધ દેવોપમ મહર્ષિ વિશ્રામ કરે છે. એમની જ અંગ પ્રભાથી એ પ્રદેશમાં પ્રકાશ પથરાયેલો રહે છે. એ પ્રદેશને ઓળંગીને આગળ વધતા શૈલોદા નામની નદી જોવા મળશે. એના બંને કિનારા પર કીચક વાંસળીનો જેવો ધ્વનિ કરનાર વાંસ છે, આ વાત જાણીતી છે. એ વાંસ જ સાધન બનીને સિદ્ધ પુરુષોને શૈલોદાની પેલે પાર લઈ જાય છે અને પાછા આ પાર લઈ આવે છે. જ્યાં માત્ર પુણ્યાત્મા પુરુષોનો વાસ છે, એ ઉત્તર કુરુદેશ શૈલોદાના તટે જ છે. ઉત્તર કુરુદેશમાં નીલ વેદુરીમણી જેવા લીલા લીલા કમળના પાંદડાથી સુશોભિત હજારો નદીઓ વહે છે, જેમના પાણી સુવર્ણમય કમળોથી અલંકૃત અનેકાનેક તલાવડીઓ સાથે મળેલા છે. ત્યાંના જળાશયો લાલ અને સોનેરી કમળોના સમૂહથી શોભિત થઈને પ્રાતઃકાળે ઉગેલા સૂર્ય જેવા શોભે છે. બહુમૂલ્ય મણિઓ જેવા પાંદડા અને સોના જેવા કાંતિમાન કેસરોવાળા ચિત્ર વિચિત્ર નીલ કમળો દ્વારા ત્યાંનો પ્રદેશ બધી બાજુથી સુશોભિત થતો હોય છે. ત્યાંની નદીઓના કિનારા ગોળ ગોળ મોતી, બહુ કિંમતી મણી અને સોનાથી સંપન્ન છે. એટલું જ નહીં, એ નદીઓના કિનારે સંપૂર્ણ રત્ન ધરાવતા ભાત ભાતના પર્વતો પણ વિદ્યમાન છે. જેમના જળની અંદર ઘૂસેલા છે એ પર્વતોમાંથી કેટલાય સુવર્ણમય છે, જેમાંથી અગ્નિ જેવો પ્રકાશ પ્રસરતો રહે છે. ત્યાંના વૃક્ષોમાં સદા ફળ ફૂલ ઉગેલા રહે છે અને એમના પર પક્ષીઓ કલરવ કરતા રહે છે. એ વૃક્ષો દિવ્ય ગંધ, દિવ્ય રસ તથા દિવ્ય સ્પર્શ પ્રદાન કરે છે તથા પ્રાણીઓની સઘળી મનવાંછિત વસ્તુઓની વર્ષા કરે છે. એ સિવાયના બીજા શ્રેષ્ઠ વૃક્ષો પણ ફળ તરીકે વિવિધ પ્રકારના વસ્ત્રો, મોતી અને વૈદુર્ય મણી જડેલા આભૂષણો આપે છે, જે સ્ત્રીઓ તથા પુરુષોને પણ ઉપયોગમાં આવે છે. બીજા ઉત્તમ વૃક્ષો બધી ઋતુઓમાં સુખપૂર્વક સેવન કરવા યોગ્ય સારા સારા ફળ આપે છે. અન્ય સુંદર વૃક્ષો બહુમૂલ્ય મણીઓ જેવા વિચિત્ર ફળ આપે છે. કેટલાય અન્ય વૃક્ષો વિચિત્ર પાથરણાઓ પાથરેલી સૈયાને જ ફળના રૂપમાં પ્રગટ કરે છે. મનને પ્રિય લાગનારી સુંદર માળાઓ પણ આપે છે, બહુમૂલ્ય પીણા અને જાત જાતના ભોજન પણ આપે છે તથા રૂપ અને યૌવનાથી પ્રકાશિત થનારી સદગુણવતી યુવતીઓને પણ જન્મ આપે છે. ત્યાં સૂર્ય જેવા તેજસ્વી, ગંધર્વ, કિન્નર, સિદ્ધ, નાગ અને વિદ્યાધરો સદા સ્ત્રીઓની સાથે ક્રીડા વિહાર કરે છે. ત્યાંના સૌ લોકો પુણ્ય કર્મ કરનારા છે, બધા અર્થ અને કામથી સંપન્ન છે તથા બધા કામ ક્રીડા પરાયણ થઈને યુવાન સ્ત્રીઓની સાથે રહે છે. ત્યાં નિરંતર ઉત્કૃષ્ટ હાસ પરિહાસની ધ્વનિથી યુક્ત ગીત વાદ્યનો મધુર ઘોષ સંભળાય છે, જે સઘળા પ્રાણીઓના મનને આનંદ પ્રદાન કરનારો છે. ત્યાં કોઈ પણ અપ્રસન્ન રહેતું નથી, કોઈની પણ ખોટા કામોમાં પ્રીતિ થતી નથી. ત્યાં રહેવાથી દરરોજ મનોરમ ગુણોમાં વૃદ્ધિ થાય છે. એ દેશને ઓળંગીને આગળ જતા ઉત્તર દિશામાં આવેલો સમુદ્ર મળશે. એ સમુદ્રના મધ્ય ભાગમાં સોમગીરી નામનો એક બહુ ઊંચો સુવર્ણમય પર્વત છે. જે લોકો સ્વર્ગલોકમાં ગયા છે તેઓ તથા ઇન્દ્રલોક અને બ્રહ્મલોકમાં રહેનારા દેવતાઓ એ ગિરિરાજ સોમગીરીના દર્શન કરે છે. એ દેશ સૂર્યરહિત છે તો પણ સોમગીરીની પ્રભાથી સદા પ્રકાશિત રહે છે. તપી રહેલા સૂર્યની પ્રભાથી જે દેશો પ્રકાશિત થાય છે એમની જેમ એ દેશ સૂર્યદેવની શોભાથી જાણે સંપન્ન હોય એમ માનવું જોઈએ. ત્યાં વિશ્વાત્મા ભગવાન વિષ્ણુ, એકાદશ રુદ્રોના રૂપમાં પ્રગટ થનારા ભગવાન શંકર તથા બ્રહ્મશ્વથી ઘેરાયેલા દેવેશ્વર બ્રહ્માજી નિવાસ કરે છે. તમે સૌ ઉત્તર કુરુના માર્ગે સોમગીરી સુધી જઈને એની સીમાની આગળ કોઈ પણ રીતે વધજો. તમારી જેમ બીજા કોઈ પણ પ્રાણીઓ ત્યાં જઈ શકતા નથી. એ સોમગીરી દેવતાઓ માટે પણ દુર્ગમ છે, તેથી એના માત્ર દર્શન કરીને તમે તરત પાછા આવી જજો. શ્રેષ્ઠ વાનર, બસ ઉત્તર દિશામાં આટલે દૂર સુધી તમે જઈ શકો છો. એની આગળ ન તો સૂર્યનો પ્રકાશ છે કે ન કોઈ દેશ વગેરેની સીમા છે, તેથી આગળની ભૂમિ વિશે હું કાંઈ જાણતો નથી. મેં જે જે સ્થાન જણાવ્યા છે એ બધા સ્થાનમાં સીતાની શોધ કરજો અને જે સ્થાનોનું નામ લીધું નથી ત્યાં પણ શોધવાનો વિચાર કરી રાખજો. અગ્નિ અને વાયુ જેવા તેજસ્વી તથા બળશાળી વાનરો વિદેહનંદની સીતાના દર્શન માટે તમે જે જે કાર્ય કે પ્રયાસ કરશો એ બધાથી દશરથ નંદન ભગવાન શ્રીરામનું અત્યંત પ્રિય કાર્ય સંપન્ન થશે તથા એનાથી જ મારું પણ પ્રિય કાર્ય પૂરું થઈ જશે. વાનરો, શ્રી રામચંદ્રજીનું પ્રિય કાર્ય કરીને જ્યારે તમે પાછા આવશો ત્યારે હું સર્વગુણ સંપન્ન અને મનને અનુકૂળ પદાર્થો દ્વારા તમારા બધાનો સત્કાર કરીશ. ત્યાર પછી તમે બધા શત્રુ રહિત થઈને પોતાના હિતેશીઓ અને બંધુ બાંધવો સહિત કૃતાર્થ અને સઘળા પ્રાણીઓના આશ્રયદાતા થઈને પોતાની પ્રિયતમાઓ એટલે કે પત્નીઓ સાથે સમસ્ત પૃથ્વી પર સાનંદ વિચરણ કરશો. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્શરામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 43મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.